કેવો ભાવ કે આ દે કઈ નથી રાતે દીકરો સ્વભાવ કેવો છે જે દિશા કઈ તે દિશા રાખે દોડે ઉતરા જેવું નથી ઉતરા એના લગ્ન આપણે આત્મા સ્વરૂપ થઈ ગયું એટલે એની મેરેજ છે કે મારી વગર અહીં તેડવા આવે આપડે ના પણ હવે તમે વિશે કેમ ગાય મારી દેખરેખ રહી કામ ના નથી એના લાયક થઈ કે મારી દેખરેખ લાયક લાયક અત્યારે ઉતરા પોતાના સ્વભાવ થી ક્યાં અને ત્યાં આગળ નલાયક થઈ ગયા હોય કે પાંચ મારા આવી દાદા ત્યાં પણ નલાયક થાય ખરા બધે જીવ તો જીવ નો સ્વભાવ તો સ્વીકાર નહીં દેવદાઈ નો સ્વભાવ તો બગડે રમણીક ભી પૂછે છે કે આ મહાદેવ ક્ષેત્ર પાંચ છે તો એમાં તીર્થંકર એમાં દરેક માં ગ્રહ કેટલા અને એક ગ્રહ માં તીર્થંકર કેટલા તીર્થંકર કેટલા એક ગ્રહ માં દરેક મહાવીર ક્ષેત્ર માં કેટલા પાંચ મહાવીર ક્ષેત્ર છે તેમાં તીર્થંકર કયા કયા મહાવીર ક્ષેત્ર માં કેટલા કેટલા અત્યારે વીસ યર વન છે વીસ છે આમાંથી કયા કયા કેટલા કેટલા એનું કઈ ફાયદો આ તો ખાલી મનની ભૂખ છે ભરેલા મન ની ભૂખ કહેવાય જો ભૂખી મન હોય તો આપણે ગળે બી નાખતા હોય પણ આ ભરેલું મન એની ભૂખ બાકી એટલે ગ્રભાઈ મને પૂછતું હોય મને કે સાહેબ આ લોકો તો આપણે સામા ફાયદો છે જાણવા માટે તમે ભરાયેલા મનમાં તો પાર નથી આવ્યો એટલું ભૂખું હોય છે કેવું એના બધા ભૂખું મને આવ્યું તો જરાક નાખીએ ખાવા મળી પંડી પડે પણ આનો ભૂખું નાખો તો ખા ખાસ કરે આપડે આ જ્ઞાન કેવું સરસ ઠીક થઈ ગયું છે અને જરૂર નથી આવે અડચણ પડે તો જ પૂછવાની જરૂર કે સાહેબ સુરત ના બદલે આ બાળુ ને કેમ આવ્યું દિશા ફેર ને જઈ જાય કહીએ કે આ દિશા ફેર જઈએ તમે બોલું ભૂખીમન કઈ રહ્યા ભૂખીમન હોય ને એ ઠેકાણ ધરાયેલું મન કોઈ ઠેકાણ જ નહીં ધરાયેલું હોય પછી ભૂખ ક્યાંથી હોય ધરાયેલું હોય પછી ભૂખ કેવી રીતે એ ધરેલા મન ની ભૂખ તમારે ઓળખા દે એ જેમ પૂછ્યું ને એ ધરેલા મન ની ભૂખ છે કેવી છે અમે સમજી જઈએ કે આપણે ધરેલા મન ની ભૂખ આવી આ વાતો કરાવીએ ને તો પછી ધરેલા મન ની ભૂખ વધી ક્યાં કરે તો આ જોડે જોઈ જોઈએ શું કરું માથા ફોડ કરવાની છે આત્મા જાણવાનો જાણવાનો એટલે આત્મા તો તે અસર થયો એ નક્કી વાત છે એક જ તમે આધાર છે એ વાત નક્કી છે કે સામા આવીને આપણને આધાર દે તો એવું બન્યું નથી અસર નહીં બન્યું બન્યું બધા અતિ રીતે કામ કરી લેવું એટલું સમજવાની જરૂર જય સચિદાન અને સંસારી અવસ્થામાં બહેરા છોકરા વેપારો ચિત્ર મારા કંટાળાજનક ચિંતાઓના સમયમાં આ જ્ઞાન પ્રાપ્ત થયું તો અને તેનો અપૂર્વ મહાત્મા આપને સમજાય અને મહાત્મા કેટલો સમજાવીશ તમે એક કલાક ચિંતા પણ ના થાય આપણે જરૂર હોય ને તે બધું બહુ સુવિધા છે. અને ઘરું ઘરે વગેરે રાખ્યું જ નથી. આવે જ્ઞાન રાખી છે પાંચ આપ્યા છે, કશું તમને જરૂર ના પડે, કઈ પણ જરૂર ના પડે. વિકલ્પ ઉભો ના થાય, વિકલ્પ વિચાર ઉભો ના થાય કે આ હવે શું કરીશું, એવું થાય ભલે વિચાર ના ઉભો થાય. અને તરત ફળ આપનારું, તરત જ ફળ આપનારું. ફળ ઉધાર રાખે છે કે તરત આપે છે? અને ફળ તરત મળે ઉધાર રાખે છે? તો ફળ 24 કલાક માં પ્રાપ્ત થઈ જાય છે. પછી શું તરત જ અનુભવ મળે? ચાલો પર પણ છે ને નવી કેવી રીતે કરવાની? આ નવી અમે બધા બોલીએ, આપણે તમે વાતો કરવાની પછી પડ્યા કરે પછી એમાં તમને ઠીક લાગે ટેપ માં ટેપ થઈ જાય બીજી બધી બાર. અને બીજું આ ટેપ તો ખરી ઉતરે પેલા ભાવથી થાય, આપણો ભાવ હોય ને એ તમારે ટેપ થઈ જાય. મારે તમારા જોડે કેવું ભાવથી બોલ્યું છે એ મારો ભાવ પછી ટેપ થઈ જાય. મારો ભાવ તમારે જે બોલવાનો થયો છે મારે તમને અપમાન કરવું છે એવું ટેકી જાય. અનુમાન આપવું છે અને ઉત્તર પ્રેમથી વળવું છે એવું ટેકી જાય. એટલે ભાવ પછી બધું ત્યાં થાય નવું પડે ને ભાવ પડે ને ભાવ પડે કે નવું પડે ભાવ પડે તો નવું ત્યાં પડે. હમણાં જે વાત નીકળી ને બરાબર હતી ને ભૂગલ નો પોતાનો ધર્મ નથી, ઔપચારિક છે વસ્તુ છે. એટલે આ ધર્મ માં જે પેલા ઘટ ઘટ ભાવ છે ને ઘટ ભાવ તેના પછી રાણી રાણી પાકી ના હોય ગયા અત્યારના ઘટ ભાવ ભાવ આપણી પર અત્યારે જે ભાવ છે ને તે પ્રમાણે નીકળી જાય. જે ઘટ ભાવ છે આખા જે આજે મૂળ ભાવ નથી, મૂળ ભાવ નથી ઘટ ભાવ. ઘટ ભાવ ગયા હતા નો દુર્ગલ તો અમુક જ લાવે છે, ચાર વસ્તુ લાવે છે. તો આ નહી આ લાવતા નથી કરશો એ ચાર ગુણ લાવે છે. આ ગુણ છે તો પછી આવે છે. તો આ ગુણ નથી ખરેખર આવેલી કે સતત ચેક થઈ જાય છે ને આપડા મહાત્મા નો ભાવ થાય છે, વાણી કેવી ફરી જાય છે, પણ ભાવ પર આગળ છે ગત ભાવ વિચાર ભાવ માંથી બધી માં વિસ્તાર નો વિસ્તાર છે અને મન મન પ્યોર વિસ્તાર છે, મન એ પ્યોર વિસ્તાર છે. શું છે? ચાલો બોલાવતા અમારે વાળનો બહુ ઓછો ઉપયોગ છે અંદર ચાલ્યા કરે, વાણી ચાલે છે. એ વાણી શરૂઆત એ હોય છે, ભાવ ની શરૂઆત એ હોય, પછી આ પછી જેટલો ભોર છે બધા નીકળી જાય. ના નીકળે એટલે ભાવ માં નથી રહ્યું. અંતર વાંચા ને બાહ્ય વાંચા કે છે તે? હા, અંતર વાંચા એટલે આ તો વાણી ને બધા બધા બધું એમાં નથી કરે છે કે નિર્જરા થાય છે. અહીંયા લાગે છે એમ કે છે કે શું બોલીએ તે વાળી નિદ્રા છે, અંતર વાંચા ને ભાઈ વાંચા છે. ભાઈ વાંચા એકમાંથી જ થાય છે, ભાવ માંથી બંને ભાવ ઉપર આધાર બંને નિદ્રા છે. બંને નિદ્રા પછી થાય, બોલ્યા પછી નિદ્રા. બોલ્યા અંદર માં નિદ્રા, અંદર નહીં બોલ્યા પછી, અંદર ને અંદર એમને બોલાવ્યા પછી અંદર વાંચા ઉત્તમ થાય. અંદર બોલાય પછી નિદ્રા થાય, ઘણી બહાર નીકળ્યા પછી નિદ્રા થાય, પણ નિદ્રા થઈ જાય. જો માટે હજુ ભાવ આપણે આ પુછાક મળ્યા પછી ભાવ ભોગવી શકીએ છીએ, વાણી ફેરવી શકીએ. શું જ્ઞાન બધા પછી આપણે ફેરવી શકીએ, સરળ ફેરવે છે ને, બધા ફેરવે છે ને, બધા ડાકણથી બોલે છે ને, જો મેં તો હેરવ કરતા હોય ફેરફાર જાય. હા તો પછી હું છું ને દાદા, એ અત્યારે જ્ઞાન મળવું અને વાંચા ફરવી એ પણ આગળના સેવકો ને એ સાથે થઈ જશે ને. આ જ્ઞાન મળવું અને વાંચા ફરવી, જ્ઞાન મળવું અને વાંચા ફરવી એ પણ આગળના પહેલાના હિસાબે થયું હોય ને. એ બધું ખરું પહેલાના હિસાબ, પણ અહીં કઈ બીજી વસ્તુ છે. એકલી જો વસ્તુ હોય તો પછી આપણે નિરાતે હોય જાવ નિરાતે એવું હોય નહીં. બીજી વસ્તુ છે, એ બીજી વસ્તુ એટલે શું? દાદા બીજા સંજોગો ની જરૂર છે, સંજોગ નથી. જય બધા સંજોગો બોલા સાહેબ થાય કાર્ય. દાદા આત્મા મળ્યા પછી તો ઘણો બધો ફેરફાર થઈ શકે હાજરીમાં. તમે શું કહેવા મારો છે? એ કારણ કહેવાય મને, પહેલા લઈને કઈ પ્રાપ્ત થયું. કારણ કે બીજા કારણો છે ને, બીજા કારણો એટલે આ ભાવ માં પણ બીજા કારણો ભેગા થાય ને, બધા કારણો ભેગા થાય ત્યારે કાર્ય થાય ને, થાય ને. તેથી અંદર સાયન્ટિફિક પ્રકલ્પ સમજાવી દે તો એમ એવું નથી કે જેટલું બોલાવો જેટલું બોલાવો નિશ્ચિત ભૂલ છે બોલીએ છીએ અત્યારે એ નિશ્ચિત છે આગળ નું એ જ બોલાય છે ના એવું નથી નિશ્ચિત એવું નથી આ એવું જુદું કેવા માંગો છો યાત્રા કરે તો શું કેવા માંગો છું કે આપણા જે મૂળ ભાવ હતા તે બંધ થઈ ગયા સજીવ ભાવ હતા તે જે કર્મો બંધાતા તે આ મૂળ ભાવ રહ્યા છે ચાર્જ ભાવ ડિસ્ચાર્જ ભાવ તે ભાવો જેવો ભાવ થાય તેવું ટાઈપથી નીકળે તો એ ડિસ્ચાર્જ ભાવમાં આપણે જે કદી આપણા પુરસાદથી ડિસ્ચાર્જ ભાવમાં જરા હલકો કરી શકાય તો એ કરી શકાય પુરસાદ બધું કામ કરી શકે પુરસાદ તો એનું નામ કહે દરેક જાત નું કાર્ય કરે બોલાવાનું છે આજની નથી એ અત્યાર નથી એ આજની નથી શું કહ્યું કઈ પૂર્વની છે પૂર્વ એટલે કે ગુણિત ચાર મિનિટ પાંચ મિનિટ પહેલા ની પણ ભાવ જેવો છે એવી રીતે આજ છે તમારા અશોક તમે જેવો ભાવ હોય ને તેવી જ વાણી નીકળે ભાવ ના આધારે વાણી તો ભાવ કરે છે માટે ભાવ કરે બધા ખુલાસા થાય રસ છે ખુલાસા થાય જય સચિદાન એ આપણે અંગત છે ને એટલે ટૂંકા કેવી રીતે બોલાવે ના પણ ઈશ્વર ભાઈ કહેવા માંગે છે આપણે એને વધુ ના લાગે ને ઈશ્વર ભાઈ બનાવેલું છે એટલે કઈ ખબર પડે તો કયા ઈશ્વર આટલું ઉમેરે છે કેટલી ઉમેરે શા માટે ઈશ્વર બનાવ્યું આ બધું ધંધે કરવાની જરૂર આપણે બધા મહિલાની જરૂર હતી શા માટે બનાવ્યું છે વાંચીને ખબર પડી કે જ્ઞાન ખબર પડી કે ઈશ્વર મને શું અનુભવ છે અનુભવ થી છે અંગ્રેજો શું કહે છે ભાઈ ક્રિએટર નો તીસરો લેવું કે છે અંગ્રેજો ભાઈ ને શું શું કે છે એ કેમ હે અંગ્રેજો ભાઈ ક્રિએટર નથી ઇટ વેલી ક્રિએટેડ બાય ગોડ એમ અંગ્રેજો કે છે ને એ શું કહે છે અંગ્રેજો શું કહે છે તો આપણે આ બધું જોઈએ છે આ દુનિયા શું કહે છે અંગ્રેજો શું કહે છે જરૂર પડી જાય બધી માથાકોટ કરી છે તે અને કહ્યું તો બધા આખા લોકો બધાને અશાંતિ જ્યાં જીવો તો અશાંતિ જ્યાં જીવો અશાંતિ સરફરાટ અશાંતિ પછી ભગવાન ને કોને બનાવ્યો છે ઈશ્વરે ખબર નથી ઈશ્વરે ભગવાન ઈશ્વરે બનાવ્યો છે ઈશ્વરે કોણ બનાવ્યો ખબર નથી આગળ એવું આપણે ત્યાં જ્ઞાન ઘૂસી ગયું છે કે નીકળે જ નહીં ને એ ખોટું નથી ક્યાં સુધી ભણેલા છે મેટ્રિક મેટ્રિક લૌકિક દ્રષ્ટિ બરાબર છે પણ ખરી વાસ્તવિક રીતે ના જાણવું જોઈએ જગતનું કેવી રીતે બન્યું તે ના જાણવું જોઈએ હે લૌકિક રીતે ભગવાન ક્રિએટર છે બરોબર છે લૌકિક રીતે અલૌકિક રીત નહીં ભગવાન આ બધું બનાવ્યું નથી આ કરી તમને સમજાવો લૌકિક દ્રષ્ટિ બરાબર છે કે ઈશ્વરે બનાવ્યું, પણ એ બરોબર નથી તો કેવી રીતે તે સમજાવે? ભગવાન ક્યાં રહે છે તને એડ્રેસ ખબર છે? સારા કર્મો કરી એમાં ઈશ્વર છે. કર્મોની ભાઈ એ તમે શું માનીએ છે? અને ખરાબ કર્મો માં કોણ જાય છે? રહેવાનું સરનામું ક્યાં હશે? બધા પાસે, તમારી પાસે છે, મારી પાસે ઉપર કહે છે ને, બધા ક્યાં ખાલી છોકરા સમજાવવા માટે ભગવાન તમારા અંદર બેઠા છે, પેલા ભેગા થયા નથી, વાતચીત કરતા નથી, આ તમારા કાકાંત દેખાય છે, તમારા પરિવાર બેઠેલા દેખાય છે તમને જ્ઞાન પછી થી? હા, જ્ઞાન પછી દેખાય છે. એવું જોવાની ઈચ્છા થાય છે ભગવાન જોવાની? કાગળ લખે કાકા કે આ યુવો છે ને, એને એને નથી કેતા. બોલી તો પછી પડી જશે ને, પણ આપડે નીકળી ગયા પછી બોલી પડી જશે ને, નીકળી જશે આપડે આ બેમાં નીકળી ગયો બોલી પડી જશે ને પછી. એ મનુષ્ય દેહ કહેવાય, પણ આપણે મનુષ્ય ખરેખર આપણે મનુષ્ય મનુષ્ય આપણે આ બોડીનું નામ છે. શું છે? આવું બોડી હોય તેને મનુષ્ય કહેવાય. એ પછી મળતું હોય તેને મનુષ્ય કહેવાય, જીવતા હોય ત્યારે મનુષ્ય કહેવાય. બંનેનો ફોટો પડે કે ના પડે? મરદાનો ફોટો પડે કે ના પડે? મરદાને મારા તો પહેરે કે ફોટો પડે? નહીં તો કઈ ના. ચાલ ક્લિયર આવી કહ્યું છે ને, તું કોણ છે તારે તપાસ કરવી છે ને? ના કહ્યું છે તપાસ બી કહી નહીં? અરે પોતે હિસાબ તો કર્યો ભાઈ, શું કર્યું છે, કેમ છે, શું કર્યું છે? ઠીક છે ભાઈ, પોતાનો હિસાબ તો બધા નહીં હોય, દરેક કરવા દરેક કરવા તો આપણે પોતે વિચાર કરતા તો થઈએ ને કે શું છે કેમ છે. વિચાર કરતા અમારી વાત વિચાર કરતા તો થઈ જાય ને, જો બોલો તો આપણે આવ્યો તો કહેતો હતો ને, મને વહેમ તો પડી ગયો, વહેમ પડી ગયો, હું કોણ છું એ મને વહેમ પડી ગયો, કારણ ખરેખર હું આનો હોય વહેમ પડે. આપણા અત્યાર સુધી આપણે જાણેલા જ્ઞાન પર વહેમ પડે ને, ત્યાંથી અમે જાણીએ કે જ્ઞાન સુધી ધ્યાન થયું, જેમાં વહેમ પડે શંકા પડી એ જ્ઞાન ઉડવાન થયું. એટલે શંકા પડે એવું જ્ઞાન હોવું જોઈએ ને સામે, સાચા જ્ઞાન પર શંકા પડે નહીં ક્યારે. શું એ આવડવાની રીતે સંભવ ના પડે એવા જુદી છે, પણ બાકી શંકા ના પડે સાચા, કારણ કે આત્મા છે ને શરીર માં. તો ફરે ચિંતા ચિંતા થાય ખરી, જોયેલી ખરી ચિંતા થાય? ચિંતા ચિંતા નહીં, પ્રોબ્લેમ સોલ્વ કરી દીધા, ચિંતા ના કરી. પ્રોબ્લેમ ચિંતા ના કરી, સંતોષ ને સંતોષ થતા વાર નહીં લાગશે. તારે તો દુઃખ નથી ને કોઈ જાતનું, તમે તો દુઃખ છે ને. ઘર પણ ચલાવે છે, તારું ઘર પણ ચલાવે છે એ ઉપર વાળો એ ક્યાં રસ્તા છે. એ કે છે કે આપણે તો નિમિત્ત છે, ઉપરવાળો ચલાવે છે બધું, એનામાં સજા છે મને. એ સારી સજા એ ઉપરવાળા વ્યવસ નિમિત્ત કે છે, આપણે જે વ્યવસ નહીં કે ઉપરવાળે પણ શ્રદ્ધા પૂરેપૂરી થાય છે, જરા નગરની એવી હોય છે તો કડી ખારી થઈ ગયું હોય તો બૈરાન નામ નહીં રહેતા, ઉપરવાળું નામ દઈએ તો સારું. તે વખતે કકડાટ મળે કે કડું સારું થઈ ગયું આમ થઈ ગયું, ભાઈ ઉપરવાળે કર્યું કે નહીં કર્યું, એ તો બધું અંધશ્રદ્ધા કહેવાય. ઠીક છે, એ તો પછી અંધશ્રદ્ધા કહેવાય. હા, પણ તું તો કડી ખારી થાય ના બોલો ને, એમને સાધુ ઉપરવાળા ઉપર શ્રદ્ધા છે ને બધી. અંધશ્રદ્ધા નહીં, અંધશ્રદ્ધા નહીં, એ તો ખારી થવાય ને, ખારી એને ગરીબ એને જ કહેવાય ને ખારી થવાય. વિરોધાભાસ પામો નહીં, એક વિરોધાભાસ નથી એમાં. કઢી કેમ ખારી કરી જોડું કહો, આપણે બીજા કેમ રાખવાનું એમ કે છે કે એને કઢી ખારી કરી એવો દોસ્તો એનો ને એને મગજ સ્થિર રાખ્યું નહીં, એટલે એનો દોષ કરો ને બીજી વાર એવું નહીં કરવાનું, એટલે એમ કહેવાનું. એટલે પછી સીગરેટ એને ખ્યાલ રાખવાનો, નોટિસ આપવાની. ત્યારે ભાઈ આવું કરતો નહીં ને તો ગમે તારી કરી મારો દોસ્ત જેમ જેમ કરી ગાડું, તારો દોસ્ત છે કરે તારો વાઈફ એને માફી આપી દે ને, આપી કરે અને કોઈ માફી આપી દે ને. ભગવાન કરે છે એમ તું નક્કી કરી નાખો, બધા માફી જ ના રહે ગુસ્સો કરીએ પણ ઈશ્વર જ કરાવે છે ને, માફી આપીએ પણ ઈશ્વર જ કરાવે છે ને, બધી પ્રેરણા ઈશ્વર આપે છે ને, એટલે બધા ભૂલ બધા ઈશ્વર નું ચલણ છે આ બધું. અને કોઈ તારી પર ગુસ્સા થઈ જાય તને ખરાબ નહીં લાગતો, હા ગમી કાપી રહેતા નહીં, ઈશ્વર એને